વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ પાંચમો સર્ગ. શ્રીરામ, લક્ષ્મણ અને સીતાએ સરભંગ મુનિના આશ્રમે જવું, દેવતાના દર્શન કરવા અને મુનિ દ્વારા સન્માનિત થવું તથા સરભંગ મુનિએ બ્રહ્મલોકમાં જવું. વનમાં એ ભયંકર બળશાળી રાક્ષસ વિરાધનો વધ કરીને પરાક્રમી શ્રીરામે સીતાને હૃદયે લગાડીને સાંત્વના આપી અને ઉદીપ્ત પ્રભાવના ભાઈ લક્ષ્મણને આમ કહ્યું, સુમિત્રાનંદન, આ દુર્ગમ વન ઘણું કષ્ટપ્રદ છે. આપણે આ પહેલાં કદી આવા વનોમાં રહ્યા નથી, તેથી અહીંના દુઃખોનો ન તો અનુભવ છે કે ન તો અભ્યાસ પણ છે. સારું, આપણે હવે તરત જ સરભંગજીની પાસે જઈએ. આમ કહીને શ્રીરામચંદ્રજી સરભંગ મુનિના આશ્રમે ગયા. દેવતાઓ જેવા પ્રભાવશાળી તથા તપસ્યાથી શુદ્ધ અંતઃકરણના અથવા તપ દ્વારા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરનારા સરભંગ મુનિ પાસે જઈને શ્રીરામે ઘણું અદ્ભુત દ્રશ્ય જોયું. તેમણે આકાશમાં એક શ્રેષ્ઠ રથ પર બેઠેલા દેવતાઓના સ્વામી ઇન્દ્રદેવના દર્શન કર્યા, જે પૃથ્વીનો સ્પર્શ કરતા ન હતા. એમની અંગકાંતિ સૂર્ય અને અગ્નિની જેમ ઝળહળતી હતી. તેઓ પોતાના તેજસ્વી શરીરથી દૈદિત્યમાન થઈ રહ્યા હતા. એમની પાછળ બીજા પણ અનેક દેવતાઓ હતા. એમના આભૂષણો દીપી રહ્યા હતા તથા એમણે નિર્મળ વસ્ત્રો ધારણ કરેલા હતા. એમના જેવી જ વેશભૂષા ધરાવતા બીજા અનેક મહાત્મા ઇન્દ્રદેવની પૂજા સ્તુતિ પ્રશંસા કરી રહ્યા હતા. એમનો રથ આકાશમાં ઊભો હતો અને એ રથમાં લીલા રંગના ઘોડા છૂતરેલા હતા. શ્રીરામે નજીકથી એ રથને જોયો. એ નવોદિત સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહ્યો હતો. એમણે એ પણ જોયું કે ઇન્દ્રના મસ્તક ઉપર સફેદ વાદળા જેવું ઉજ્જવળ અને ચંદ્રમંડળ જેવું કાંતિમાન નિર્મળ છત્ર ધરેલું છે, જે વિભિન્ન ફૂલોની માળાઓથી શણગારેલું છે. શ્રીરામે સોનાના હાથાવાળા બે શ્રેષ્ઠ અને બહુમૂલ્ય ચામર અને વ્યંજન પંખા પણ જોયા. વ્યજન, જેમને લઈને બે સુંદરીઓ દેવરાજના મસ્તક પર પવન ઢોળી રહી હતી. એ સમયે મોટી સંખ્યામાં ગંધર્વો, દેવતાઓ, સિદ્ધો અને મહર્ષિઓ ઉત્તમ વચનો દ્વારા અંતરિક્ષમાં વિરાજમાન દેવરાજની સ્તુતિ કરતા હતા અને દેવરાજ ઇન્દ્ર સરભંગ મુનિની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં આ રીતે સતક્રતુ ઇન્દ્રના દર્શન કરીને શ્રીરામે એમના અદ્ભુત રથ તરફ અંગુલીથી નિર્દેશ કરીને ભાઈ લક્ષ્મણને દેખાડ્યો અને એમને આમ કહ્યું, લક્ષ્મણ, આકાશમાં પેલો અદ્ભુત રથ તો જુઓ. એમાંથી પ્રકાશના કિરણો નીકળી રહ્યા છે. એ સૂર્યની જેમ તપી રહ્યો છે. શોભા જાણે મૂર્તિમંત સ્વરૂપે એની સેવા કરી રહી છે. આપણે અગાઉ દેવરાજ ઇન્દ્રના જે દિવ્ય ઘોડાઓ વિશે જેવું સાંભળ્યું છે, ખરેખર આકાશમાં આ તેવા જ દિવ્ય અશ્વ વિરાજમાન છે. નરશ્રેષ્ઠ, આ રથની બંને બાજુએ જે આ હાથમાં ખડગ લઈને કુંડળધારી સોસો યુવકો ઊભા છે, એમના વૃક્ષ સ્થળ વિશાળ અને વિસ્તૃત છે. ભુજાઓ પરિઘ જેવી મજબૂત અને ભરાવદાર છે. આ બધા જ લાલ વસ્ત્રો ધારણ કરીને ઊભા છે અને વાઘની જેમ દુર્જય જણાય છે. સુમિત્રાનંદન, આ બધાના હૃદય પ્રદેશ પર અગ્નિની જેમ તેજથી જગારા મારતા હાર શોભી રહ્યા છે. આ બધા નવયુવકો 25 વર્ષની વયનું રૂપ ધારણ ધરેલા છે. એવું કહેવાય છે કે દેવતાઓની સદા એવી જ અવસ્થા રહે છે. જેવા નરશ્રેષ્ઠો દેખાઈ રહ્યા છે, એમના દર્શન કેટલા પ્રિય લાગે છે. લક્ષ્મણ, જ્યાં સુધી હું સ્પષ્ટપણે એ ન જાણી લઉં કે રથમાં બેઠેલા તેજસ્વી પુરુષો કોણ છે, ત્યાં સુધી તમે વિદેહનંદની સીતા સાથે એક મુહૂર્ત બે ઘડી સુધી અહીં જ ઊભા રહો. આ રીતે સુમિત્રા કુમારને ત્યાં જ રોકાવાનો આદેશ આપીને શ્રી રામચંદ્રજી હરતા ફરતા સરભંગ મુનિના આશ્રમે ગયા. શ્રીરામને આવતા જોઈને સચિપતિ ઇન્દ્રે સરભંગ મુનિની વિદાય લઈને દેવતાઓને આમ કહ્યું, શ્રી રામચંદ્રજી અહીં આવી રહ્યા છે, તેઓ મારી સાથે કોઈ વાતચીત કરે એ પહેલાં જ તમે મને અહીંથી બીજા સ્થાને લઈ ચાલો. અત્યારે મારો ભેટો શ્રીરામ સાથે થવો ન જોઈએ. એમણે મહાન કાર્ય કરવાનું છે જે બીજા કોઈનાથી થવું ઘણું અઘરું છે. જ્યારે રાવણ પર વિજય મેળવીને પોતાનું કર્તવ્ય પૂરું કરીને કૃતાર્થ થઈ જશે ત્યારે હું તરત જ આવીને એમના દર્શન કરીશ. આમ કહીને વ્રજધારી શત્રુદમન ઇન્દ્રે તપસ્વી સરભંગનો સત્કાર કર્યો અને એમને પૂછીને અનુમતિ લઈને તેઓ ઘોડા જોતરેલા રથ દ્વારા સ્વર્ગમાં ચાલ્યા ગયા. સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્રના ચાલ્યા ગયા પછી શ્રી રામચંદ્રજી પોતાની પત્ની અને ભાઈની સાથે સરભંગ મુનિ પાસે ગયા. એ સમયે એ અગ્નિ પાસે બેસીને અગ્નિહોત્ર કરી રહ્યા હતા. શ્રીરામ, સીતા અને લક્ષ્મણે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને એમની આજ્ઞાથી ત્યાં બેસી ગયા. સરભંગજીએ એમને આતિથ્ય માટે નિમંત્રણ આપીને રહેવા માટે સ્થાન આપ્યું. ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ એમને ઇન્દ્રના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે સરભંગ મુનિએ શ્રી રઘુનાથજીને બધી વાતો જણાવતા કહ્યું, શ્રીરામ, આ વરદાન આપનારા ઇન્દ્ર મને બ્રહ્મલોકમાં લઈ જવા ઈચ્છે છે. મેં મારી ઉગ્ર તપસ્યાથી એ લોક પર વિજય મેળવ્યો છે. જેમની ઇન્દ્રિયો વશમાં નથી તેવા મનુષ્ય માટે એ લોક અત્યંત દુર્લભ છે, નરશ્રેષ્ઠ. પરંતુ જ્યારે મને ખબર પડી ગઈ કે આપ આશ્રમ નજીક આવી ગયા છો ત્યારે મેં નિશ્ચય કર્યો કે આપ જેવા પ્રિય અતિથિના દર્શન કર્યા વિના મારે બ્રહ્મલોકમાં જવું નથી. નરશ્રેષ્ઠ, આપના જેવા ધર્મપરાયણ મહાત્મા પુરુષને મળીને જ હું સ્વર્ગલોક અને એમની ઉપરના બ્રહ્મલોકમાં જઈશ. પુરુષ શિરોમણી, મેં બ્રહ્મલોક અને સ્વર્ગલોક વગેરે જે અક્ષય શુભ લોકો પર વિજય પ્રાપ્ત કર્યો છે એ બધા લોકોને આપ ગ્રહણ કરો. સરભંગ મુનિના આમ કહેવાથી સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા નરશ્રેષ્ઠ રઘુનાથજી આ વાત કહી, મહામુનિ, હું જ તમને બધા લોકની પ્રાપ્તિ કરાવીશ. અત્યારે તો હું આ વનમાં તમારા બતાવેલ સ્થાને નિવાસ કરવા ઈચ્છું છું. ઇન્દ્ર જેવા બળવાન શ્રી રામચંદ્રજી નામ કહેવાથી મહાજ્ઞાની સરભંગ મુનિ ફરીથી બોલ્યા, શ્રીરામ, આ વનમાં થોડેક દૂર મહાતેજસ્વી ધર્માત્મા સુતીક્ષ્ણ મુનિ નિયમપૂર્વક નિવાસ કરે છે. તેઓ જ આપનું કલ્યાણ, આપના માટે સ્થાન વગેરેનો પ્રબંધ કરશે. આપ રમણીય વન પ્રદેશના એ પવિત્ર સ્થાનમાં તપસ્વી સુતીક્ષ્ણ મુનિ પાસે ચાલ્યા જાઓ, તેઓ આપના નિવાસ સ્થાનની વ્યવસ્થા કરશે. શ્રીરામ, આપ ફૂલ જેવી નાની નાની હોડીઓ દ્વાર પાર થવાને યોગ્ય અથવા પુષ્પમય નૌકાઓને વહાવનારી આ મંદાકિની નદીના વહેણથી વિપરીત દિશામાં અને કિનારે કિનારે ચાલ્યા જાઓ, આમ તમે ત્યાં પહોંચી જશો. નરશ્રેષ્ઠ, આજ એ માર્ગ છે, પરંતુ તાત બે ઘડી અહીં રોકાઈ જાઓ અને જ્યાં સુધી જૂની કાંચળીનો ત્યાગ કરનાર સર્પની જેમ હું મારા જરા જીર્ણ અંગોનો ત્યાગ ન કરી દઉં ત્યાં સુધી મારી સામે જ જોઈ રહો. આમ કહીને મહાતેજસ્વી સરભંગ મુનિએ વિધિવત અગ્નિની સ્થાપના કરીને એને પ્રજ્વલિત કર્યું અને મંત્રોચારપૂર્વક ઘીની આહુતિ આપીને તેઓ સ્વયં અગ્નિમાં પ્રવેશ કરી ગયા. એ સમયે અગ્નિએ મહાત્માના રોમ, કેશ, જીર્ણ, ત્વચા, હાડકા, માંસ અને લોહી બધું બાળીને ભસ્મ કરી દીધું. એ સર્વભંગ મુનિ અગ્નિ જેવા તેજસ્વી કુમારના રૂપમાં પ્રગટ થઈ ગયા અને અગ્નિ સમૂહમાંથી બહાર આવીને અત્યંત શોભાવા લાગ્યા. એવો અગ્નિહોત્રી પુરુષો મહાત્મા મુનિઓ અને દેવતાઓને પણ લોકને ઓળંગીને બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યા. પુણ્ય કર્મ કરનારા દિર્જશ્રેષ્ઠ સર્વભંગે બ્રહ્મલોકમાં પાર્ષદ સહિત પિતામહ બ્રહ્માજીના દર્શન કર્યા. બ્રહ્માજી પણ એ મહર્ષિને બ્રહ્મર્ષિને જોઈને બહુ પ્રસન્ન થયા અને બોલ્યા, મહામુનિ તમારું સ્વાગત છે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં પાંચમો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.